મારી આજ્ઞા એટલે મેં 14 વર્ષમાં પ્રગટ થયો છે એની આજ્ઞા 28 નો સેફી કન્ટિન્યુ જીન જીન હરિહન હરિહન જીન હરિહન ભગવાન ની જીન ની કોઈ આજ્ઞા પાડી નથી હરિહન ની કઈ આજ્ઞા પાડો તમે હરિહન ની આજ્ઞા પાડે એને આશ્ચર્ય ના થાય એક પાડી નથી એક પાડે ત્યારે હું જૈન કહું દુઃખ આપે કોઈ સજા લઈ ગયો એક ભગવાન ની આજ્ઞામાં રહો તો દુઃખ ના થાય તો કશું થાય ભગવાન ના થાય ભગવાન શું કે છે કે ભાઈ હે કીર્તિપાલ આ તો તારો હિસાબ કયો શું કે છે બરોબર તમારા કર્મ નો ઉદય છે અને તમારો હિસાબ કયો માટે ઉપકાર માનો કે તમને આ કર્મ થાય ગુનેગાર ગણ્યો એટલે ગુનેગાર ના ગણાય પણ એ ગુનેગાર ગુનેગાર ગણાય નહીં કે છે આવું ભગવાન ની આજ્ઞા પાડી નથી પાડી વસ્તા દેખાય ના આવે એ તો વાત નથી આયા કોણ છે એમને ગપ્પું છે હિસાબ છે કે તમારા મનમાં ભાઈ બગડ્યું હોય મન બગડી જવું અત્યારે દબાણ છે સંસારનું આ વાતાવરણ મન બગડી જાય એ વાતાવરણ દબાણ છે પણ તમે જીવતા છો નહીં તમે જીવતા છો એટલે તમે પ્રતિબંધ કરી શકો એમ છો શું કરી શકો એમ છો કે આમ ન હોવું જોઈએ શું કરી તમે કટિંગ કરો છો ને કે ભૂલ થઈ ગઈ ભૂલ ભાગી છે કઈ ના પછી કરો છો કેટલો દારો કેટલો કરો છો કેટલા પ્રતિ કોઈ પણ ખોટું કાર્ય થાય કે બીજી ક્ષણે મનમાં છે કે ખોટું કાર્ય અને એને આપણે ના પણ તમે કરી શકો છો એ કહે છે કે કોઈ પણ ખોટું કાર્ય થાય તો બીજી ક્ષણે મને થઈ જાય છે આ ખોટું કાર્ય દાદાજી આ તમે આવું પ્રશ્ન પૂછો કે તમારા કોઈ શક્તિ ખરી કરી આ ભલભલા ને એ કરીએ અમે ત્યાં દયા તમારે અટકે તો થાય જરૂર કરી બીજા ની હેલ્પ લેવી પડે કે તમારી શક્તિ નહોતી આ વર્લ્ડ માં કોઈ માણસ જન્મ્યો નથી જેને સંદાસવાની સ્વતંત્ર શક્તિ હતી મહાવીર કૃષ્ણ કે હું કોઈ નહીં છે શું આની પાસે છે આ શું રહસ્ય છે આની પાસે કહો લોકો તો એમ જ અમારી શક્તિ છે અમે સંદાસ જઈએ છીએ રાતે અમે ઊંઘી જઈએ છીએ અમારી શક્તિથી તો પછી રાતે ઊંઘ નથી આવી એમ કેમ કહો છો અને ગોળીઓ છે હારી ખાઈ પડે ગોળીઓ ખાઈ કરો ઊંઘી ઉઠવાની શક્તિ ખરી ને લોકો ધંધા કરો છો એ તો કર્મ કરાવે છે ઉદય કર્મ કરાવે છે એમાં તમારું કયું પાપ કર્મ અમારું પાપ કર્મ પાપ કર્મ પાપે કઈ કર્મ કરતા આવડે તો કર્મ કરો જે કરીએ છીએ ધંધા કરીએ છીએ બધા એ ઉદય કર્મ કરે તો પાપ જ થવાના છે ને કર્મ ના બંધન જ બંધાઈ જતા ઉદય કર્મ ના આધીન જે આપણે ધંધા કરીએ છીએ બધા પાપ કર્મ જ કરીએ છીએ ઉદય કર્મ તમને પાપ કર્મ નથી ઉદય કર્મ એ પાપ કર્મ નથી ઉદય કર્મ જો પાપ કર્મ હોય તો મારા કોઈ છૂટી જ ના શકે ઉદય કર્મ એ પાપ નથી ઉદય કર્મ ને તમે કહો છો કે આ હું કરું છું એ તમે વર્ગો છો એને ઉદય કર્મ કરે છે તમે કરો છો જે કર્મો કર્મોના જે પચ્છાઘાત થાય છે પચ્છાઘાત તમને વેપાર કરે છે લોકો પચ્છાઘાત નો વેપાર કરે છે નહીં તાર શું કે છે મેં પચ્છાઘાત કર્યો એમ કે છે શું કે છે મેં પચ્છાઘાત કર્યો એમ કે છે અને કાકોનું કરે છે મેં કર્યું આ બધું ધંધો જ મારો મેં જ કર્યો બધો આ એ ઉદય કર્મ કરે છે, પાછો કે છે મિનિટ કરો ટ્રસ્ટીશીપ ની ભાવના નથી આવીને એટલે દાન આપે છે ઉદય કર્મ અને પાછા એક લાભ છે દાન આપ્યું એટલે કોને વયું ગયું તમને તમને બોલ કશું ને આ ઉદય કર્મ કે કરવું કેવું જોયા કરું છે શું કરું હું તમારે સ્નાતા દસ્તા પદ માં જ રહું, હું આ પદ માં કહી રહું એટલે જીવતા જન્મ આખી જિંદગી સમાતી રહી છે એના સંસારમાં રહેતા સમાતી રહી છે. એમ તો કૂતરા બે ત્રણ ભાખરી ખાવાની મળી હોય રાતે આખી રાત સમાધિ રહે એવી તમારે શું કામ સમજણ પૂરે સમાધિ રહી. અને આ તો હું કીર્તિપાલ એ જોખમ ને ફર્સ્ટ સ્ટ્રોંગ બિલીફ હું ખીચી પાર છું ફર્સ્ટ સ્ટ્રોંગ બિલીફ આ ભાઈ નો ધણી થોડું બીજી રોંગ બિલીફ હું જૈન છું એ ત્રીજી રોંગ બિલીફ હું કાકડ મારી છું ચોથી રોંગ બિલીફ હું આનો મામો છું અને કાકડો છું પૂરો છું બિલીફ આ કેટલી આવી રોંગ બિલીફો બેઠી છે પોતે જે છે એ જાણતો નથી નથી એનો આરોપ કરે છે ક્યાં સુધી એટલે તમે જે છો એ રાઈટ બિલીફ તમે થાય ત્યારે છુટકારો થાય. રાઈટ બિલીફ એટલે તમે જ દર્શન અને રોંગ બિલીફ એટલે મિથ્યા દર્શન. આ સમજાય અમે તમને રાઈટ બિલીફમાં બેસાડી દઈએ અને આ રોંગ બિલીફ મુક્ત કરી દઈએ તો કામ ક્રોધ લોભ એ કોના ગુણ છે? એ આત્માના ગુણ નથી અને આ ધર્મના ગુણ પણ બે સાથે આવવાથી વિશેષનું ઉત્પન્ન થયેલો છે. પોતે પોતાના ગુણધર્મ જોડતા નથી જોડે રહેવાથી અને નવો વિશેષ ગુણધર્મ બે સાથે આવવાથી થયેલો છે. એને વ્યતિરેક ગુણ કહે છે. શું કહે છે? જે મૂળ પોતાના ગુણો છે તેને અન્વય ગુણ કહેવાય. અન્વય નિરંતર સાથે રહેલા અને પેલો વ્યતિરેક કહેવાય છે બે હાથે રહેવાથી. એક માણસ અહીં આવતો હોય મારું મારું કરતો કોઈને અહીં ઓળખાણ હોય ને તેને મારું મારું કરતા અહીં આવ્યો હોય અને મને દેખે એના વિચારો ફરી જાય એમાં મેં શું કર્યું એને કશું કર્યું નથી કયા ને એટલે નવો ગુણ ઉત્પન્ન થાય. બરોબર છે. આ બે બે વસ્તુ સાથે હોય તો સાયન્ટિસ્ટો પણ ખબર કરે કે નવો ગુણ ઉત્પન્ન થાય. સૂર્ય દરિયા ઉપર આવે દરિયા ઉપર સૂર્ય આવે દરિયામાં વરાળ થવાની શરૂ થાય સૂર્ય જતો રહે કેટલી ના થાય. આ દરિયા પૂછે કે ત્યાં વરાળ કેમ કરી હું જો કરતો હોય તો રાતે થઈ જાય. આપડે સૂર્ય ને પૂછે ત્યાં કેમ કરી હું કરતો હોય તો આ પથ્થર ઉપર થઈ જાય પથ્થર પર હું ફરું છું તો આપતો કઈ નથી એટલે બે બે ભેગા થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય. સાયન્સ નો નિયમ છે એટલે આ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયાથી બે જુદા પાડી દે ને ઉડી જાય બસ. The world is puzzle itself puzzle thing. What has not puzzled it? Only scientific circumstances evidence are. The world wants to have said that scientific circumstances evidence are. અત્યારે કેટલા કેટલા સંજોગ તમે દેખીતા છે? એક તો આ સ્પેસ છે, સ્પેસ આ સ્પેસ તો બેઠા ત્યાર પછી આ બધી વાતચીત સાંભળવાનું થઈ ગયું. આ સ્પેસ નહી હતી, બીજું આ ટાઈમ ટાઈમ સ્પેસ કેટલા બધા ખૂણો ભેગા થાય, પૂરો ભવ ના ઋણા થાય થઈ શકું. આ ખબર દસ દર હજી આવ્યો કેમ અત્યારે છે, અને આ કેટલાય વખત અમદાવાદ માં આવ્યો બધા પેપર હું વાંચ્યું નતું, બધા વાંચ્યું નતું, હું વાંચ્યું હતું ભગવાન થઈ બેઠો નથી, હું એવી કાચી માયા નથી કે હું જોખમદારી લઉં આવી અમે કહ્યું ને વિરાટ ના કહેવાય ભગવાન. હું તો જ્ઞાની પુરુષ એમાં હોટ રચનો ગુનાની છું, શું કહ્યું આખા વર્ણના તમામ પ્રશ્નો લાવો, તમામ શાસ્ત્રો ના તમામ પુસ્તકો ના પતે ભગવાન તો નહી, ભગવાન તો ભગવાન જ. તો આમ કયું બોલું બોલું દાદા તમારું આમ આમ કરાય નહી, મનમાં બધા મનમાં શું થાય કે એમનું કવડે કવડે કરે અમારું શું, આમાં આપણે શું ફાયદો એમાં. મારી ખી બેઠલો હોય દાદા ભગવાન, દાદા ભગવાન આપણું આપડા બાપુ શું, આ તો તમારા દાદા ભગવાન, મારા દાદા ભગવાન. તમે સમજ પડ્યા? તમે બોલો નઈ તમારા દાદા ભગવાન નું પ્રગટ થઈ જાય. હા અહી પ્રગટ થયેલા આ પ્રગટ થયેલા ની વાત બોલો તમે દાદા ભગવાન, તમારે પ્રગટ થાય પુલની પાકડી પૂછી જાય ફાળ ના ફાળ. પેલું અને આ એક માણસ મને રાખી પછી મને કે છે મારી પાસે રાખવાની હોય ગાળો ભોળ તો આવે એની પાસે રાખવાની હોય ગાળો ભોળ ચોટે અને તો એમ મન આપે આવો કિસ્સી પલ કિસ્સી પલ હોય ચોટે નહીં ગુંદર હોવો જોઈએ ના હોવો જોઈએ. એટલે એક મહારાજ મને કહેતા હું 25 નો હતો પહેલી મનો ભાઈ તમે તો 40 વર્ષ 43 25 નો હતો અત્યારે એક મહારાજ પણ જૈન મહારાજ પણ ગયેલો શ્રદ્ધા રાખો મારી પણ શ્રદ્ધા હતી પણ બધું તો આવ્યા અત્યારે પણ આજે જ મારી સ્થિતિ વર્ષથી હું ઉતારતા ઉકળી પડી જાય છે. જો કંઈક બોલો કે મને શ્રદ્ધા આવે ભગવાન શાસ્ત્ર માં શું લખ્યું શ્રદ્ધે મૂર્તિ એટલે ગમે તે નાચતો હોય જાત ને પણ શ્રદ્ધા લઈ જાય તો કા ક્રિય હોય એ મૂર્તિ કે હોય પણ તો કાય કાલ દેહ માં રહેતો નથી પછી સિક્રેસી ક્યાં રાખવાની વાણી માં નથી દેહ માં નથી એની ટાઈટલ છે નહીં મારી પાસે એટલે આ પુસ્તકો વાંચજો બધું કેટલા વર્ષથી બોલું છું ને તેમાં એક શબ્દ જવા દીધો નથી આ લોકો કાશીમાં આવ્યો નથી મારી પાસે બધા તો બોલો ને આપતા દાખલ કરતી વખતે બોલો ને તો આ કર જગત ની બહુ જરૂર છે આજે. હા એ 14 આપતો માન્યો છે 14 ગુંઠા અને બીજા પુસ્તકો બધા છપાયેલા છે બ્રહ્મચર્ય પર શું હોય તો માત્ર બ્રહ્મચર્ય પર કેટલા પણ અનુપુસ્તક જરૂર હોય હિન્દુસ્તાનમાં બ્રહ્મચર્ય એકલા બ્રહ્મચર્ય પર કેટલા પણ અનુપુસ્તક જરૂર હોય કેટલા પણ હોય તો ચાલે પુસ્તક કેટલા પાંચ છે કેટલા પણ હોય તો ચાલે બ્રહ્મચર્ય માટે 800 પાન લખ્યા એ સંદેશ છે બે ભાગ માં કર્યું. બ્રહ્મચર્ય શા માટે માણસો તમારે આર્ય પ્રજાતિ કે જીવાનું આર્ય લગ્ન કરવાનું છે. લગ્ન કેવું કરવાનું છે? આર્ય લગ્ન આર્ય પિતા થવાનું. કેવું? પછી એક બાળક બે બાળક પૂછતા પુસ્તક મારું વાંચી અને બહેરી ભાઈ બે પાંત્રી બનો હોય ને આવું અમે આ તો જણતા આવી જવાબદારી એટલે અમને આવે આ કરી વ્રત આપી છે તમારા છોકરું છે અમને તો ઉકેલ આવે પુસ્તક હા પુસ્તક ઇન્ડિયામાં નથી છે તો મેં આ લોકો શું કહ્યું ચાર ચાર પુસ્તક કરે હા એ તો આવી આપવાની વિચારી નથી આ બે એટલા ભ્રમ થયો ઇન્ડિયામાં આ જ થઈ ગયું ખાવાનું તો આવશ્યક છે ખાવાનું શીખવું જ ના કરે ખબર નથી પડી કાઢે છે કોને હાર કરી છે તો તેને શોખ હોય તે ગતિ તેને માટે આ સંસ્થાનો ભગવાન તો બધું કેવું પડે બધાને તે એક પોતાનું છે દરેક ને કામ લાગે એવું બોલવું પડે નવું નહીં બધા હા મૂળ લોક માર્ગ પથરો આમ કરેલો હોય ઝૂલતો ઝૂલતો ઘેરો હોય પછી ફૂડા લે શું કે અમારે રિઝલ્ટ શું છે ફૂટો શું લે પેલા ફૂડા કહેવાય ફૂડા રોજ મરી જાય ત્યાં મત કરતી ફોનમાં મત કહેવાય રીલમાં મત નાકમાં મત કહેવાય ગીતમાં મત કહેવાય બધું અત્યારે તો સંસાર છે ને, એ તમે ઇન્દ્રિયો વસ્તુ નથી બીજું લે. તમારે આ તો બીજું કામ જે ઇન્દ્રિય નથી છે, એ કચાર નો દવા છે. કચારાની બસરી બસરા થાય એ બસરા સમયની દવા છે. આ ઇન્દ્રિયોની મશીનો ન કરાય, કાતો બહુ વિચાર છે લોકો. એક વાત મને કહો, પાછળતા માં કહેવાય છે. ખોટું પાડી લીધું કયું ખોટું પાડી દીધું. ફોટો પાડી છે તો ક્યારે ફોટો ના પાડી શકાય. આવડશે જગત પામ આખા બ્રહ્મ નો માલિક છું અને પાછો લઘુત્તમ છું. મારાથી બધા જીવો મોટા કોઈ પણ જીવ મારાથી આ ગુણાકાર સત્તા આવડે છે ને. એક બાજુ બ્રહ્મા નો સ્વામી શું કર્યું હતું એ ભાવ આવી જાય આમ લખું છું વ્યવહારમાં મેં લખું તમને અને નિશ્ચય નકરું કરું ભૂલ કરું અને રિયલી આ જરૂર હતી રિયલી અમાત્મા આ જરૂર હતી વ્યવહારે થયું જોઈ શકે એવું છે કે આપણી વ્યવહાર ખરો કરી દીધું. મારી જન્મજયંતિમાં આયા કરતી હોય જન્મજયંતિ આ ચાસમાં શું છે કે આખી જંગલ થાય માટે જે આરો ચિત્ર બતાવતો હોય તે ચિત્ર ક્યાંથી જાય એટલે તમારે ક્યાં જવું પડે ચોથા આવે જ્યાં ચાલતો હોય ત્યાં ચોથા આરણ લાયક થઈ ગયો હોય માણસો ક્યાં ચિત્ર માં આવે બરોબર. હવે આ લોક કઈ રીતે સુંદર છે ભગવાન નું આ હરાવે જયારે એની સાથે છે 1500 વર્ષ ત્યાં સુધી લોક સુંદર છે કે આપણા જે આગાહીઓ છે લોક બંધ થઈ ગયો છે માર્ગદર્શ ક્ષેત્ર માંથી ખુલ્લો અહીંથી નહીં પણ માર્ગદર્શ ક્ષેત્ર માંથી ખુલ્લો એમ કે છે. જે સારી પ્રવૃત્તિ હોય એ મારું જે ક્ષેત્ર માં જાય ને મારું જે ક્ષેત્ર થી તો મોક્ષ જઈ શકે. એ કંસાઈ થઈ શકે છે, એ કંસાઈ થઈ શકે છે. મા બાળક ને ખાબડે એવી ખાબરવાની ઓગણત્રીસ નો ત્યાંથી માધવસિંહ સોલંકી ને ત્યાં અમદાવાદ ગાંધીનગર આત્મા અને આત્માની જ્યાં ઘર હોય ત્યાં જ આ નલી એ લખવા આ ઘર મને તો આપનો વ્યવહારો અભિગમ બહુ ગમ્યો. મને આપનો વ્યવહારો અભિગમ બહુ ગમ્યો. કેટલાક પુસ્તકો આપણે જોયા, કેટલાક પુસ્તકો આપણે જોયા. એટલે આ આપણા દેશ ને આ ન રહી જાય, દુઃખો બધું ન રહે, એવું મારો સિદ્ધાંત છે. જે સુખું પામે એ ભગતતા માં આખું જગત પણ હિન્દુસ્તાન માં દુઃખ એવું નથી. પણ ટૂંકામાં કહો કે દુઃખ મારે એના માટે શું કેટલા મુદ્દા કરવા જોઈએ. ટૂંકામાં શું થાય કે ટૂંકામાં આપ કહો કે દુઃખ ના રહે એટલા માટે કેટલા મુદ્દા કરવા જોઈએ. ટૂંકામાં મુદ્દા બતાવો દુઃખ ના રહે એના માટે. અને આવા સંજોગો રહે નથી, વર્ષી આ બોડી માં રહે નથી. આ બોડી ની માલકી ચાલતો નથી. મારી માલકી બને આ બોડી છે, માલકી બને વાણી છે. આ બધી વાણી લખે ને બધી માલકી બને વાણી છે. માલકી વગર એટલે હોલસેલ છે એટલે પણ બોલે ત્યાં અને માથા દેખા સુવા રસ્તા પણ તો અને આ ત્રેતા તો અને જ્ઞાતા દસ્તા છું. હું એમાં કામથી કરીએ છું. શું આવી બોલી રહી છે અને નોટ નાલતા તો હોય લાગે રૂપે થઈ હોય મારી નોટ હોય નાલતા તો ત્યાં નાલી કરી દીધું બધું ઘણી વર્ષથી. હા અને તો જ કામ થાય ત્યારે અમે કદાચ બે કલાક માં જયારે આવ્યો તો બહુ ત્યારે પ્લાસ્ટિક ખુલાસા થાય. દાદાજી નું છે ને એક જ કલાક માં પોતાનું બધું જ્ઞાન પ્રગટ થયું, અને એ પાછું આપણને પોતાને એક કલાકમાં એ તમને કરી શકે છે, આપણે બી પ્રગટ થઈ શકે છે પોતાના આત્માને લક્ષ્ય કરી. આ બધાને કહ્યું તું કે ચિંતા થાય તો મારી તો લાભ કરાવ મળશે, એ જ ચિંતા થાય સંસાર એવા ચલાવો આદત ચિંતા નથી. ચિંતા કેમ થયું? આપણે પણ ભાવ પૂછતા લોકો જે લોકો પુનર્ગમ માને છે એ સ્વતંત્ર કરતા કેવા માને છે, અને કરતા છીએ ખરે ઘર જાણતું છે ભ્રાંતિ ઉતરી ગયું પ્રક્રિયા થઈ ગયું એક વેપન આ કઈ થઈ રહ્યું છે, પછી આપના નિમિત્તે આ કાર્ય થાય તો કેટલીક છે આજ બધી એક જ્ઞાન ખુલ્લું થઈ જાય એટલે તો પણ થઈ ગયું, નહીં તો ભ્રાંતિ છે. અને આ પછી પચી ગયો તો ભ્રાંતિ ચાર થઈ ગયો તો ભ્રાંતિ પૂછતો ક્યાં થયો તો ભ્રાંતિ કઈ પણ કરો છો ભ્રાંતિ અને કઈ પણ સંત જાણો છો એ ક્યાંથી એટલે હવે આપણે એમ કે ચાલ નથી ખબર આપો ને તો અમે અહીંયા અમે મારે ઘડી રાત ઘડી આવવાનું છે ત્યાં મને કોઈ ઇન્જિનિયર ત્યાં પ્રસંગો છે ત્યાં મારે આવવાનું કરશે અહીં તમારે કલેક્ટર કલેક્ટર હોય ત્યાં મારે મકાન થાય છે એ તો હું હોય તો અમને ખબર આવે ને એના પુસ્તક સૂચિ વસ્તુને જ પોતે છે, અમુક જ હાથ હોય ને અમુક જતું હાથ હોય ક્વોલિફાઈડ હાથ હોય તો હું પુસ્તક પોતે પુસ્તક જોવા તો શકાય છે હા, અને ક્વોલિફાઈડ હાથ હોય તો જ પોતે છે. મેં ધર્મના બીજા પુસ્તક વાંચ્યા છે પણ આમાં થોડી નવીનતા લાગે છે, શું કહે છે? મેં ધર્મના ઘણા પુસ્તકો વાંચ્યા છે પણ આમાં કંઈક નવીનતા લાગે છે. આ ઘણા વસ્તુ છે, આ રિલેટિવ રિયલ છે અને બહાર રિલેટિવ છે, શું છે? હા રિલેટિવ રિયલ છે, આમ તો વિનાશી પણ આંદર રિયલ છે, સત્ય બાકી રિલેટિવ જ છે. આ બધા સમય રિલેટિવ છે, એ કાર્ય કરવું પડે, જે જ્ઞાન છે ને જ્ઞાન કરવું પડે, અને આ વિજ્ઞાન છે એનું મેરેજ કાર્ય છે, વિજ્ઞાન પોતે જ કામ કરે. આ શબ્દ બધી કેટલી વારે આ રીતે બધી એ વાણી બધું છે તો કામ કરવા જ કરે, એટલે જ આ ઘણો બધો યસ સ્વસ્થ આપે છે ખર્ચ નથી કોઈ જાત, કારણ કે હું મારું મંત્ર મારા પોતાના ધંધા નું છે, બહેન મારું કારણ છે તરબી થયેલા છે તો એમનું મંત્ર તેને પોતાના પૈસા દીધું બધું ને આદત સંઘ આદત છે એ વાતો જુદી જતી હું તો એટલા આ જીવ શક્તિ બધું બોલું છું કે પછી હું આવી ગયું હું હમણાં આવે એ જે શબ્દ આવી જાય દાખલ કરતી ઘર બોલો તે વખતે આવી જાય સાહેબ હશે ને એમાંથી બહુ બધા છે આપના કોઈ કામને હરકત ન થાય બરોબર છે અને આનંદ થઈ ગયો આ બેને જોયા તમે ઘેર બહુ આનંદ થઈ ગયો એમ તેલ મળે લાગે ને આપડે ભાદ્રણ અમે ચૂંટણી એરિયા ભાદ્રણ જ છે દાદા, એમને મત વિસ્તાર એ તો આ દાસ જ્ઞાન થાય છે ને, એ બધું ભ્રાંતિ જ્ઞાન છે. ભગવાન એ દુનિયા બનાવીને સાચું જોઈ કહું છું અને ભગવાનને ભગવાન જ માનવામાં આવે તો આપણું કાર્ય થાય નહીં. ગમે તેના આવે તો ભગવાન માનવું એને શું અધિકાર થાય? એટલે આ બધી હક્ષત મારે બતાવી દઉં છું બધા, અને હું તો નિમિત્ત કહી દઉં છું. હું તો મોટમાં જ વસ્તુ છું અત્યારે, મને તો તમારી પેલા જઈ નહીં શક્યું હતું એટલું. પણ આ લોકો અત્યારે તમારી પાણી આપણા પાણી ગયા, હાથ પણ અત્યારે પાણી જશે. અને પછી આવું આ ચૂંટણી કપન કરો તો બીજો કરું અત્યારે તમે હા પ્યોર છો, પણ એક વસ્તુ ખાલી છે કે હું આત્માની જાહેરગાળો થઈ નથી, તે થઈ ગયો તો થઈ ગયું. પછી તમને અસ્તિત કરે તો બહુ સુંદર કામ થાય છે. પછી એકાદ બે વાત વાત કરી હતી, કરી દેજો પછી આવીશ. મારી જગ્યાએ બહુ જાતના આપણે જેટલું અમને કામ છે પછી અમને કહી દઉં ને તમારે પ્રશ્ન પછી જતો નથી. લોકોને બીજાને અસર છે વાંચવા આપતી સરકાર આપ્યા કરો વાંચો પછી મા મનોબળ સારું છે કે રાખ્યું બરાબર એના માટે આ બધું શક્ય. અને આમાં આવા ચિત્ર તો ચિત્ર ચોસાલીસો ફોર્ટી થ્રી હતો તો આ કરી કરજો. પહેલા પહેલા તો એ તો જ છે કે મને પહોંચાડે તમને એમ લાગે ત્યાં ગુરુ છે, ગુરુ નથી ને લઘુત્તમ છે. લઘુત્તમ એટલે જુનિયર હું આ વ્યવહારમાં લઘુત્તમ છું, વ્યવહારમાં શ્રી માત્ર થી માનું છું, અને નિશ્ચયમાં કરું નિશ્ચય ગુરુત્તમ છું. મારે ઉપરી કોઈ નથી, ભગવાન પણ મને બસ થઈ ગયેલા છે, પછી આ બીજું એવું ન કશું નથી. એટલે આપ જે વાતચીત કરો બધા ખુલાસા કરી આપું. અત્યારે જે જાણો છો એ ધારેલું જ્ઞાન ક્રાંતિ જ્ઞાન છે. કયું જ્ઞાન છે? બાદુ ક્રાંતિ જ્ઞાન ગણતરી. એટલે વાસ્તવિકતા નથી એમાં, જો વાસ્તવિકતા હોય તો એમ તો પ્રાંતિક હોય. આનંદ હોય આનંદ નું ધામ ક્યાં પ્રક્રિયા નહીં થતી. વાસ્તવિકતામાં આવ્યા છો બરાબર. ફોરિન ને હોમ માને છે. શું માને છો? હોમ ફોરિન ને કોઈ જોયું જ નથી. હું તમને હોમ બેહાડું તો તેની મજા તો જુઓ. એ અત્યારે વાતચીત કરો આવે. હા તમે આ દાદા ભગવાન હસી જગ્યા ત્યાં બોલ્યા. હા બધા ને તમે આવડાવે છોકરાઓ તો છૂટે નહીં બધી. હવે આપ ક્લાસીસ કરો હવે. હા એ આજે કહે છે ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી. એ કેવી રીતે કરવી? આ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી એ કેવી રીતે કરવી? ઇન્દ્રિયો ઇન્દ્રિયો તો અત્યારે જે તમારી ઇન્દ્રિયો છે એ તમારી ગોઠવણીઓની થઈ ગયેલી છે અને પાવર અપાઈ ગયેલો છે. પાવર એનો અપાઈ ગયેલો છે. આ નવી ઇન્દ્રિયો આવતા ભવન માંથી જે ઇન્દ્રિયો હોય તેનો પાવર આપતા હોય ત્યાં દૂર કરો તો જ ચાલે. આ તો પાવર અપાઈ ગયેલો છે. તમે અંદર એમાં નક્કી થઈ ગયું છે. વસ્તુ બની રહી છે આ ઇન્દ્રિયો જે કરી રહી છે અત્યારે એ પરિણામ છે. નોટ ક્વોઝિસ. પેલા કારણ પરિણામ ઇકત બદલાય ખરી ના બદલાય. આવતા ભવન માટે ક્વોઝિસ બદલો તો શું કરવું? શું તમારે બદલશું? આચરા પરિણામ બદલવા છે કે વિષયના પરિણામ બદલવા છે? વિષયના વિષયને. હા આ વિષયના પરિણામ માટે છે. તમે એક પુસ્તક આપું લઈ પછી